શોર્ટ એરિયા ને એટલે તો તો અમારી ભીડ માં કઈ દેખાય જ નહીં, વચ્ચે નીચે શું પડી તે કોક ના હાથમાં આવી ગયું, દેખી ગયું ને લઈ લીધું એને. પછી તું આશા રાખું કે અહીંયા ફરી પાછું આવશે હવે, કારણ કે દરિયામાં પડ્યા જેવું ઘરમાં પડ્યું હતા આશા કે કઈ જગ્યાએ જડી આવશે, કોઈ લઈ ગઈ છે તેનું, પણ આ તો આશા ના રખાય ને. જયારે દરિયામાં પડી ગયું હોય, 15 ફૂટ ઊંડો દરિયો પડી ગયો હોય, ઘેર આચાર થઈ નાખીએ આપડે એમ, પણ 3 દાડા પછી પેપર વાંચવા મળે કે કોઈનું ઘડિયાળ ખોવાયું હોય, સોનાની ચેન વાળું છે, એટલે આપણે મારું જ ઘડિયાળ ની વાત કરશે. અને તે પેલા એના પૈસા આપી લઈ જાઓ સાપવાના, એટલે જો તમારું છે તો આ દુનિયા ગમે ત્યાં પહેલું પાછું પાછું, અને તમારું નથી તે ઘરમાં મૂકેલું તિજોરી ને લઈ જશે, કાયદેસર સમજાય. આ બધું કુદરત બિલકુલ નેચર છે, એક સમય પર અન્યાય કરતી નથી એવી દુનિયા. એ જાતે હું જોઈને કહું છું એટલા માટે કે આવી દુનિયામાં શા માટે ડરો છો, તમે તમારે ખોટું કરો, તમારી મિસ્ટેક અને બ્લન્ડર થી જ તમારે દુઃખો છે, બાકી કોઈ દુઃખ નથી. શું કહ્યું એટલે મિસ્ટેક હવે કેમ થાય છે તે કારણ સમજણ થી, પોતાને સમજણ નહીં હોવાથી તે અમે સમજણ તમને સમજાવી શકીએ. બધું પૂછો તેમ તેમ શું આપણે ઘણા માસ પેલા એવું બોલતો તારા પગ ભાગી નાખીશ તને, શબ્દ થી તો એમ લાકડી જ ના ભાગ્યા, પણ શબ્દ ભાગ્યા ને ત્યાં એવું પણ ચડાવે પગ ભાગી જાય, આપડા ભાગી જાય બોલના. શૈલેશ ને કાયમ કહું શૈલેશ ને ભાગતા નથી, પણ બોલે છે એ અનઇફેક્ટિવ નથી, કોઈ પણ શબ્દ અનઇફેક્ટિવ છે જ નહી. તું એમ કહું નીચે જઈને કે દાદા ના અલગ છે, તે શું ફળ આપશે તને કે ના ખબર પડે, મને ખબર ના પડે શું કહું. એટલે અનઇફેક્ટિવ શબ્દ કોઈ છે, હવે જીભ કરે શું દાડો ફેરાયકારી હોય તો હજી બોલ દઉં છું પણ મારી સમજાતા થી સવાર હજી માફી ભાગી લેવાનું છે, એ જીવે છે ને તમે જીવો છો. કેટલાય વખત આવું કર્યા કરો ભગવાન, ભગવાન છે કે મા છોકરા ઉપર ક્રોધ કરે તે ક્રોધ ને કુદરતે પણ ક્રોધ નથી કર્યો, ન્યાય થયો છે ને, કે મારા છોકરાને ક્રોધ ગયો માને શું દેવું તું તે શું કે છોકરાને સુધારવા માટે છે, એટલે માને પુણ્ય બંધાય શું થાય, માને પુણ્ય કરે છતાંય પુણ્ય બંધાય, અને બીજો કોઈ કોઈ ક્રોધ કરે તો પાપ બંધાય. ઘરમાં આપડા ભત્રીજા કે કોઈ બાણિયા એ લોકો ને આપડે સુધારવા માટે કહીએ તો શું થાય, એ લોકો ભલા માટે કરે છે, આપડો સાથ ના હોય છોકરા જોડે બહુ સાથ નહીં, સાથ તો આ દુનિયા સાથેલી જ છે, પણ લિમિટેડ સાથ, લિમિટેડ તેને સાથ ગયો નથી, આઉટ ઓફ સેડ લિમિટ હોય તેને સાથ કહેવાય છે. આ બધા ખાવા માટે બધા ભેગા થાય એમ ખાવા ના દે તો દુઃખ થાય, એટલે એટલો સાથ તો હોય ને, બિચારાનો દરેક નો સાથ તો હોય ને, પણ એ સાથ એટલો, પણ પછી પાછા કોઈ મીઠાઈ લઈ લે તો આપણને એમ દુઃખ કહીએ, ખોટું કરે છે. તને આપીએ એટલું લઈએ, અગર તો એ માગે એટલું આપણે આપીએ, એ હરકત વાંધો નથી બરાબર. પણ સ્વાર્થ નહીં, તારું માથું ભાગી નાખે કે શબ્દો વાપર્યા. શબ્દો હજુ કૃષ્ણ ભગવાન બોલેલા છે ને, તે હજુ શબ્દો ઉપર છે, બોલાય છે. કાયદા બોલાવા શબ્દો વિરાશ થતા નથી તો તમારું શું થાય? લોકો જાણે કે આપણે બોલાવામાં શું ઘડી પછી કશે ને, ના એવું નથી. આ જગત તું કોઈ જો બોલતી હશે ને, કહેશું કશું બોલતી હશે ને. હા એટલે આ વિચારવાનું, પછી જે આપણે નક્કી સમજવું આવું થાય તો સસ્તારો કરવો બોલાય ને, એ દાદા કરવો ના કરી તો અમારે થઈ ગયું, એનો પસ્તાવો કરું છું, ફરી નહીં કરું કે પછી ફરી થાય તો પછી ફરી નહીં કરું કે સમજો ને. સ્ત્રી જાતિ એટલે કપટ કર્યા કરે, શું એ કપટ ને આપણે જોયા કરવો, કારણ કે સ્ત્રી જાતિ જે થાય છે માટે એ કપટ ને આપણે જોયા કરવા. અને કાનગી ને કેવું કે તૈયાર શા માટે આ આવતા તો દેખો શ્રી ના આવ્યો છે, એ પાસે આવું શા માટે કરો છો ના કહેવાય કે તાર હમ થઈ જશે તલતા બેન. શરમ લાગે, શરમ લાગે સામા નહી થવાય. શરમ લાગે, શરમ લાગે દાદાજી ની, દાદાજી ની હાથે રહીને હજી સ્વભાવ ના સુધરે. દાદા મળ્યા કેટલા વર્ષ થયા? 14 વર્ષ થવાના. 14 બહુ ફેરફાર ઘણો દાદા. કઈ રમેશભાઈ ના એક દાદા ને જોઈ દાદા ઉપર દાદા કે એ સાચું વર્ષ માની લીધું. હા એ ગાડું લાગે આવી પણ 14 માં દાદા માટે જરાય મન બગડ્યું નથી. નહી અપડા હું કશે નહીં, અપડ નહીં અપડ અપાજ. અને કે મારું ધારેલું દરેક કામ દાદા, દરેક કામ એકુય કામ મારું ધારેલું પૂરું ન થયું કર્યું. જે ઈચ્છા કરીએ પૂર્ણ થઈ જાય છે. એટલે હવે જે આ જાણી લેવાનું છે અમને બાબતો બરાબર. પૂછ્યું ને કે ભાઈ કેવી રીતે અમને આ દોષ બેહે છે, કઈ ભૂલ થાય છે? તો ભૂલ તો મન વાળી ને કાયા, મન વાળી તો બુદ્ધિ નું છે તે એ જુદી વસ્તુ છે. બુદ્ધિ નું તો ભાઈ મન વાળી ની કાયા દોષો વધારે, મન વાળી ની કાયા મન થી અવરું વિચારીએ આ બેન છે. મન મોટું ભાઈ ભાઈ નું બીજી બહી હોય તો ખોદરી કાઢી મળે બીજી જગ્યા. ભાણા ના છોકરા છે બા કહીને બોલાવે. હે એ પેલા ભાણાભાઈ ના છોકરો છે તે બા કહીને બોલાવે. હા બા કે છે મમ્મી કે બીજી આવે ને તેને ગમે નહી. બીજી મહિલા હરમ કહેતી ને ગમે નહી, પણ આ તો મોટા મમ્મી ગઈ ધરું મેં જોઈ લીધી કશું. મેં બહુ ડાઈ મેં રિંગી ની વાતે કરી, મને મેં કોઈ દિલ ખરી કર્યું. સંસ્કાર આવે ને એની મધર કેટલી મધર આવે છે જોઈ છે ને તમે? બહુ બેસેલા કુથલી. એટલે આવું બધું આ આવું લોકોને સુખ આપીએ તો આપણને મળે. શું આપણે આજે આને દુઃખ આપીએ દુઃખ મળે. એટલે શું આપવું જોઈએ આપણે? સુખ અને જેમ બને એટલું સુખ આપે. અને દુઃખ આપણને આપે એ ક્યારે કોઈક જગ્યાએ આપ્યું છે પેલા જમે કરી દેવાનું, જમે જમે કરી દેવાનું. બે અપમાન કઈ જાય તો આપણે આપણા લોકો શું કરે? પાંચ અપમાન કરે. એટલે અમારે તમે ના ગમતા હોય ફીરીશ નહીં આવે. આપણે ના ગમતા હોય તો જમે કરી દઈએ બે પતી ગયું આપણું, અને પાંચ ધીરે ને સારું ને પાંચ ધીરે ને આપડા લોકો વેર વાર વેર થી તો જગત ઉભું રહ્યું છે. આ જગત વેર થી ઉભું રહ્યું છે, પ્રેમ થી નહીં ઉભું રહ્યું. તમે સારા કાળ માં પ્રેમ હતો, બધું ગાડું આ નભાવ્યું બેન હું તો એ જોઈ લઉં કે આ બહેન ના મોટો મોટા ગુણ ઉપેન્દ્રનાથ હોય, જયારે કે એને ભણા ખરે ને બહેન ના ભણા એટલે મને મોટું હોય, પણ આ બહેન ના તે કઈ ગમે તે ઉપાધિ કરીને કાર છૂટો કઈ નાખે. બે ત્રણ વર્ષ થી બહુ સરસ રાખ્યા પડી ગયો, હવે એવું કઈ થતું જ નથી. આપડી દાળ ખોટી નથી, એને રાગે પાડ્યા, બધાનું જીવન સુખી બનાવ્યા, લોકો બધા કે છે તમારે તો બહુ ભાવ છે, તમે છોકરા ને ઘડે ને એ ભાવ રાગે પાડ્યા ને બધા નહીં તો એટલે ત્યાં ત્યાં નોકરીઓ કરતા હોય. દાદાજી બધા માટે કરવાની ભાવના, પણ કઈ ખોટું કરે ને તો દુખા વાણી થી એને કડવું બોલાય જાય. હા એ બોલે છે, બાકી ભાવ તો બહુ ઊંડા, પણ કડવું બોલાય છે. તમારી પાસે માલ નથી તો તમને કડવું વાપરો છો, બીજો મીઠો માલ નથી એવું કુદે કે માટે તમે કડવું વાપરો છો, માટે તમને પેન ફળ એવું આવશે મીઠો વાપરો. મીઠી પાસે બોલવાની નથી હતી, હોય ને મીઠી હોય ને, કઈ સારી જગ્યાએ પૈસા આપ્યા મારવાડી લોકો, દસ સાલ પાંચ લાખ કમાય ને પાંચ નો ભાગ છે તે ભગવાન હતા નાખ્યા નાખ્યા, આ જઈનો મોટા મોટા ભગવાન હતા નાખ્યા, કારણ કે એ બી ખેતર માં આવ્યું કેવાય અને આ લણ કેવાય, તે પેલું વાવે તો બી હલણ અને ટોપ બિયા નાખી દેના દાદા, જે સારા સારા બિયા હોય તે નાખી દે, એ નાખી દે એટલે એનું ફળ વધારે સારું આવે, એ તો પછી વાવે ને બી ખાઈ જાય બધો ભગવાન બેરાસર માં. સાધુ મહારાજ ભાઈ આચાર્ય પાસે ભલે અમે જ્ઞાન હોય ના હોય, પણ આપડે સાધુ મહારાજ ની સેવા કરીએ એવું આપણને જ્ઞાન છે ને. જાત જાત નો આહાર દાન ભગવાન ચાર પ્રકાર દાન કર્યો, આહાર દાન એ કોઈ પણ માસ આવ્યો ખવડાવું, તને દસ દાયા રહેવાનું હોય આપડે અમેરિકામાં તો આપડે કેવું રહેવાય સારી રીતે, આપડે ઓળખાણ હોય તો જાણો નહીં બરાબર, તો કોઈ કહે ને એને સારી રીતે રાખો તો એ દસ દાડા કોઈ નોકરી મળી જાય તો એનું ગાળું ભાગે પડી ગયું, એટલે આપડા દસ દાડા એને ઉગ્યા ઉગ્યા પછી છે તે ઔષધ દાન, કોઈ માણસ ના કોઈ દવા ખરાબ ગયા હિન્દુસ્તાન દવા ખરાબ મતલબ કોઈ બસો ની દવા લાવવાની જરૂર હોય તો આપડે કહીએ ખાનગી માં ઉઘાડું કહીએ તો એને સારું લાગે, આબરૂ દાન માણસ ખાનગી કહી ગયા તમારે જે દવા ડાક્ટર કે મને તારતી આપજો ઉડી આવીશ કે બરાબર, શું પૈસા ના લઈએ એ આમ લે આવી રીતે શું તો એ ઔષધ થી છ મહિના બાર મહિના વધારે જઈએ એ ઔષધ દાન. આ દાન માં એ છે જીવન શરૂઆત થઈ, પેલું જીવાણું એટલે આહાર દાન કરતા ઊંચું, આ એનાથી દાન જ્ઞાન દાન એટલે કઈ કોઈ જ્ઞાન આપે મારા જેવો સમજણ પાડે વ્યાખ્યાન કરે તે કરે પુસ્તકો છપાવે સારા સારા અને બીજા વાંચે એટલે પુસ્તક માં જોયા છે મન ફરે એટલે જ્ઞાન દાન કહેવાય, કે ભાઈ નો પકડી લે ખૂબ લાખો ત્યારે પુસ્તકો છપાયા કરે છે જ્ઞાન દાન અને છેલ્લું અભય દાન, કોઈને ભય ના હોય આપડે મોટું કીધું અને જો માણસ ધારે તો એ સેલામાં સેલું દાન છે, ટોપ લેવલ નું કહ્યું દાન અને સેલામાં સેલું છે હું તો બારી વહેનો હતો ને, તો હીરેરા જે ગયો એ તો 12 વાગે આવ્યું ને, તે બુટ ની નીચે પેલી લોખંડ ની ગડી મૂકતા હતા, ખડાક ખડાક અવાજ થાય રાત્રે, રાત્રે અંધારામ કોઈ આવતું જતું ને એટલે અવાજ થાય, એટલે એ અવાજ થી કૂતરું બેઠેલું હોય ને તે ભડકી નો કોણ ઊંચા કરે, ભડકે બિચારું કોણ જાય, એટલે કૂતરું ના ભડકે એટલા માટે હું થોડે છેડે બુટ કાઢી ને મારે બધા હાથમાં જાળી ને પછી જતો છે. આજ સુધી જે લોકો ને અપાયા હોય દુઃખ આપણા થકી, એને મારી હજી માફી માંગી માંગી કર્યો એટલે નીકળી એનું સાધન આપ્યો છે, શું આવું પૂછ્યું, પ્રતિક્રમણ કરવાના, હા એ જ મારી હાજરીમાં હું તો આપું, અગર લખીને આપો તો બધું એ કરી આપો, આવું બધું ભેગું હોય તો લખીને આપજો, શું કહ્યું બે વર્ષથી ભાઈ મારી ભાઈ બે સંસારના લોકો આગ્રહ કરે એ માણસ શું થાય પછી ચડે નઈ, આગ્રહ કરે એટલે ચીડ ચડે, એટલે આપડે હુતા હોય તો અહીંયા બે તો પેલા હુતા હુતા ગુંચી રહ્યા કરે, શું કહું કાઢી જ ને ચીડ ચડે એટલે માણસ ઉપર ના તો જાય, હા બે વસ્તી લગાવે છે જો ને દેખી રહ્યા છે, બે ચાર કલાક દેખી રહ્યા તો દેખી રહ્યા છે, શું કામ કર્યું એને દુઃખ ના થાય એટલે હાલ તો એ સમજો તો એને દાડો વધશે ને મને તો વધે ને, હું તો સેફ સાઈડ નીકળી જઈશ તો બધું છે એને દુઃખ ના થાય એવું, પણ એ સમજો તો એનું ફેરફાર થાય, શું કર્યું આવે ને જ્ઞાની નો અભાવ હોય નહીં પ્રશ્ન પૂછ્યા સિવાય ખુલાસો મળ્યા કરે.